શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય 3 ધર્મપક્ષી દ્વારા જેમિનીના પ્રશ્નનો ઉત્તર. માર્કંડેયજી કહે છે, જેમિની, આ પ્રમાણે તે દ્રોણના પુત્ર ચારે પક્ષી જ્ઞાની છે અને વિંધ્યગીરી ઉપર નિવાસ કરે છે. તમે તેમની સેવામાં જાઓ અને તેમને જાણવા જેવી વાતો પૂછો. માર્કંડેય મુનિની આ વાત સાંભળીને મહર્ષિ જેમિની વિંધ્યચલ પર્વત પર જ્યાં તે ધર્માત્મા પક્ષી રહેતા હતા ત્યાં ગયા. તે પર્વતની નજીક પહોંચતા પાઠ કરી રહેલા પક્ષીઓનો ધ્વનિ તેમના કાનમાં પડ્યો. તે સાંભળીને જેમિની બહુ વિસ્મયમાં પડ્યા અને આ પ્રમાણે વિચારવા લાગ્યા, અહો, આ શ્રેષ્ઠ પક્ષીઓ બહુ જ સ્પષ્ટ ઉચ્ચારણ કરતા રહીને પાઠ કરી રહ્યા છે. બોલવામાં કેટલી શુદ્ધતા છે. એ અવિરામ પાઠ કરી રહ્યા છે, રોકાઈને શ્વાસ પણ લેતા નથી. શ્વાસની ગતિ પર તેમણે વિજય પ્રાપ્ત કરી લીધો છે. કોઈ પણ શબ્દના ઉચ્ચારણમાં કોઈ દોષ દેખાતો નથી. એવો જોકે નિંદિત યોનિને પ્રાપ્ત થયા છે, છતાં સરસ્વતી દેવીએ આમનો ત્યાગ કર્યો નથી. આ મને બહુ આશ્ચર્યની વાત લાગે છે. બંધુ બાંધવો, મિત્રો તથા ઘરમાં બીજી જે પ્રિય વસ્તુઓ છે તે બધી સાથ છોડીને ચાલી જાય છે, પરંતુ સરસ્વતી કદી ત્યાગ કરતી નથી. બંધુ વર્ગ તથા મિત્રમ યચ્છેષ્ટ પરમ ગૃહે ત્યક્ત્વા ગચ્છતી તત્સર્વમ ન જહાતી સરસ્વતી. ચોથા અધ્યાયનો છઠ્ઠો શ્લોક. આ પ્રમાણે વિચાર કરતા રહીને જેમિનીએ વિંધ્યચલ પર્વતની ગુફામાં પ્રવેશ કર્યો. ત્યાં જઈને તેમણે જોયું તે પક્ષીઓ એક શિલા ઉપર બેસીને પાઠ કરી રહ્યા છે. તેના ઉપર દ્રષ્ટિ પડતા જ મહર્ષિ જેમિની હર્ષપૂર્વક બોલ્યા, શ્રેષ્ઠ પક્ષીઓ, તમારું કલ્યાણ થાઓ. મને વ્યાસજીનો શિષ્ય જેમિની જાણો, હું આપના દર્શન માટે ઉત્સાહપૂર્વક અહીં આવ્યો છું. આપના પિતાએ અત્યંત ક્રોધમાં આવીને આપ લોકોને જે શ્રાપ આપી દીધો અને આપને પક્ષીઓનીમાં આવવું પડ્યું, એના માટે દુઃખી થવું ન જોઈએ, કેમ કે તે બધું દેવનું જ વિધાન છે. તપસ્યાનો ક્ષય થઈ જાય ત્યારે મનુષ્ય દાતા હોવા છતાં યાચક બની જાય છે, સ્વયં મારીને પણ બીજાના હાથે મરાઈ જાય છે, તથા પહેલાં બીજાને પાડીને પણ સ્વયં બીજાઓ દ્વારા પાડી નાખવામાં આવે છે. આ પ્રમાણે આવનારી વિપરીત સ્થિતિઓ મેં ઘણીવાર અનુભવી છે. ભાવ પછી અભાવ તથા અભાવ પછી ભાવ, આ પ્રમાણે ભાવ અભાવની પરંપરાથી સંસારના લોકો નિરંતર વ્યાકુળ રહે છે. આપ લોકોએ પણ મનમાં એવો જ વિચાર કરીને કદી શોક કરવો ન જોઈએ. શોક અને હર્ષને વશીભૂત ન થવું એ જ જ્ઞાનનું ફળ છે. ત્યાર પછી ધર્માત્મા પક્ષીઓએ પાર્ધ્ય અર્ધ્ય દ્વારા મહર્ષિ જેમિનીનું પૂજન કર્યું અને તેમને પ્રણામ કરીને તેમના કુશળ પૂછ્યા. પછી પોતાની પાંખોથી હવા નાખીને તેમનો થાક દૂર કર્યો. જ્યારે તેઓ સુખેથી બેસીને વિશ્રામ કરી ચૂક્યા ત્યારે પક્ષીઓએ કહ્યું, બ્રહ્મન, આજે અમારો જન્મ સફળ થઈ ગયો. આ જીવન પણ ઉત્તમ જીવન બની ગયું, કેમ કે આજે અમને આપના ચરણકમળના દર્શન મળ્યા, જે દેવતાઓ માટે પણ વંદનીય છે. અમારા શરીરમાં પિતાના ક્રોધનો જે અગ્નિ બળી રહ્યો છે તે આપના દર્શનરૂપી જળ છંટાતા શાંત થઈ ગયો. બ્રહ્મન, આપ કુશળ તો છો ને? આપના આશ્રમમાં રહેનારા મૃગ, પક્ષી, વૃક્ષ, લતા, વાંસ અને જાત જાતના તૃણ ઘાસ આ બધા કુશળ તો છે ને? એમના પર કોઈ સંકટ તો નથી ને? હવે અમારા પર પણ કૃપા કરીને અહીં આવવાનું કારણ જણાવો. અમારું કોઈ મહાન ભાગ્ય હતું જે આપ આ નેત્રોના અતિથિ થયા. જેમિની બોલ્યા, શ્રેષ્ઠ પક્ષીઓ, મને મહાભારત શાસ્ત્રમાં કેટલીક શંકાઓ છે, એના નિવારણ માટે પ્રથમ હું ભૃગુકુળમાં શ્રેષ્ઠ મહાત્મા માર્કંડેય મુનિ પાસે ગયો હતો. મારા પૂછવાથી તેમણે કહ્યું, વિંધ્ય પર્વત પર દ્રોણના પુત્ર મહાત્મા પક્ષી રહે છે, તેઓ તમારા પ્રશ્નોના વિસ્તારથી ઉત્તર આપશે. તેમની આજ્ઞાથી જ હું આ મહાન પર્વત પર આવ્યો છું. આપ મારા પ્રશ્નોને સારી રીતે સાંભળીને તેમનું વિવેચન કરો. પક્ષીઓએ કહ્યું, બ્રહ્મન, આપનો પ્રશ્ન જો અમારી બુદ્ધિની બહાર નહીં હોય તો અમે અવશ્ય તેનું સમાધાન કરીશું. આપ નિશંક થઈને સાંભળો. વિપ્રવર, ચારે વેદ, ધર્મશાસ્ત્ર, સંપૂર્ણ વેદાંગ તથા બીજા પણ વેદ જેવા માનનીય ઇતિહાસ, પુરાણો વગેરે છે, બધામાં અમારી બુદ્ધિનો પ્રવેશ છે. તેમ છતાં અમે કોઈ પ્રતિજ્ઞા કરતા નથી. આપને મહાભારતમાં જે સંદિગ્ધ અસ્પષ્ટ વાત જણાય તે નિર્ભીક થઈને પૂછો. જેમિની બોલ્યા, પક્ષીઓ, આપ લોકોનું અંતઃકરણ નિર્મળ છે. મહાભારતમાં મારા માટે જે સંદિગ્ધ વાતો છે તે બતાવું છું, સાંભળો અને સાંભળીને તેની વ્યાખ્યા કરો. સર્વવ્યાપી ભગવાન જનાર્દન સંપૂર્ણ જગતના આધાર. મહાભારતમાં મારા માટે જે સંદિગ્ધ વાતો છે તે બતાવું છું, સાંભળો અને સાંભળીને તેની વ્યાખ્યા કરો. સર્વવ્યાપી ભગવાન જનાર્દન સંપૂર્ણ જગતના આધાર, સમસ્ત કારણોના પણ કારણ અને નિર્ગુણ હોવા છતાં પણ મનુષ્ય શરીરને કઈ રીતે પ્રાપ્ત થાય? દ્રુપદ કુમારી કૃષ્ણા એકલી જ 5 પાંડવોની મહારાણી કેમ થઈ? આ વિષયમાં મને મહાન સંદેહ છે. આ ઉપરાંત દ્રૌપદીના 5 મહારથી પુત્ર, જેમના હજી લગ્ન પણ થયા ન હતા, સમસ્ત પાંડવ જેમના રક્ષક હતા તથા જે સ્વયં પણ બહુ બળવાન હતા, અનાથની જેમ કઈ રીતે મરાઈ ગયા? મહાભારતના વિષયમાં આ મારો સંદેહ છે. આપ લોકો આનું નિવારણ કરો. પક્ષીઓએ કહ્યું, જે સંપૂર્ણ દેવતાઓના સ્વામી, સર્વવ્યાપક, સર્વની ઉત્પત્તિના કારણ, અંતર્યામી, પ્રમાણોથી પર, સનાતન, અવિનાશી, ચતુર્વ્યૂહ સ્વરૂપ, ત્રિગુણમય, સૌથી મહાન, અત્યંત ગૌરવશાળી, સર્વશ્રેષ્ઠ અને અમૃત સ્વરૂપ છે તે ભગવાન વિષ્ણુને અમે સર્વપ્રથમ નમસ્કાર કરીએ છીએ. જેમનાથી વધીને સૂક્ષ્મ અને જેમનાથી વધારે મોટું કોઈ નથી, જેમના દ્વારા આ સંપૂર્ણ વિશ્વ વ્યાપ્ત છે અને જે આ જગતના આદિકારણ અને જન્મ છે, જે ઉત્પત્તિ લઈ પ્રત્યક્ષ અને પરોક્ષ બધાથી વિલક્ષણ છે. આ સંપૂર્ણ જગત તેમની રચના છે તથા અંતમાં જેમની અંદર એનો સંહાર થાય છે તે પરમેશ્વરને અમારા નમસ્કાર છે. ત્યારબાદ જે પોતાના ચારે મુખોથી રૂક્ષામ વગેરે વેદોનું ઉચ્ચારણ કરતા રહીને ત્રણેય લોકને પવિત્ર કરે છે, તે આદિદેવ બ્રહ્માજીને પણ એકાગ્ર ચિત્તે નમસ્કાર કરીએ છીએ. એ જ પ્રમાણે એક જ બાણથી પરાજિત થઈને અસુરો કદી યાજ્ઞિકોના યજ્ઞનો વિનાશ કરતા નથી, તે ભગવાન શંકરને પણ મસ્તક ઝુકાવીએ છીએ. ત્યાર પછી અમે અદ્ભુત કર્મ કરનારા વ્યાસજીના સંપૂર્ણ મતોની વ્યાખ્યા કરીશું, જેમણે મહાભારતના ઉદ્દેશ્યથી ધર્મ વગેરેનું રહસ્ય પ્રગટ કર્યું છે. તત્વદર્શી મુનિઓએ જળને નારા કહ્યું છે. તે નારા જ પૂર્વકાળમાં ભગવાનનું નિવાસસ્થાન હતું, તેથી જ તેઓ નારાયણ કહેવાય છે. આપો નારા ઇતિ પ્રોક્તા મુનિ ભિસ્તત્વ દર્શભી અયનમ તસ્ય તામ હા પૂર્વમ તેન નારાયણ સ્મૃતમ. અધ્યાય 4:43 શ્લોક. બ્રહ્મન, તે સર્વવ્યાપી નારાયણ દેવ સૌને વ્યાપ્ત કરીને સ્થિત છે. તેઓ સગુણ પણ છે અને નિર્ગુણ પણ. એમનું પ્રથમ સ્વરૂપ એવું છે કે જેનું શબ્દો દ્વારા પ્રતિપાદન કરી શકાતું નથી. વિદ્વાનો તેને શુક્લ એટલે કે શુદ્ધ સ્વરૂપે જુએ છે. ભગવાનનો તે દિવ્ય વિગ્રહ જ્યોતિ સ્વરૂપ છે. તે જ યોગીઓની પરાનિષ્ઠા એટલે અંતિમ લક્ષ્ય છે. તે દિવ્ય સ્વરૂપ દૂર પણ છે અને નજીક પણ. તે દિવ્ય સ્વરૂપનું નામ જ વાસુદેવ છે. અહંતા અને મમતાનો ત્યાગ કરવાથી જ તેનો સાક્ષાત્કાર થાય છે. રૂપ અને વર્ણ વગેરે કાલ્પનિક ભાવ તેમાં નથી. તે સદા પરમ શુદ્ધ અને ઉત્તમ અધિષ્ઠાન સ્વરૂપ છે. ભગવાનનું બીજું સ્વરૂપ શેષના નામે પ્રસિદ્ધ છે, જે પાતાળમાં રહીને પૃથ્વીને ધારણ કરે છે. એને તિર્યક સ્વરૂપને પ્રાપ્ત થયેલ તામસી મૂર્તિ કહે છે. શ્રીહરિની ત્રીજી મૂર્તિ સમસ્ત પ્રાણીઓના પાલન પોષણમાં તત્પર રહે છે. તે જ આ પૃથ્વી પર ધર્મની વ્યવસ્થા કરે છે. ધર્મના નાશ કરનારા ઉદંડ અસુરોને મારીને ધર્મની રક્ષામાં સંલગ્ન રહેનારા દેવતાઓ અને સાધુ સંતોની રક્ષા કરે છે. જેમિનીજી, સંસારમાં જ્યારે જ્યારે ધર્મના હાર્ષ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે ભગવાન પ્રગટ થાય છે. પૂર્વકાળમાં તે જ વારાહ રૂપ ધારણ કરીને પોતાની ખાંધથી જળને હટાવીને આ પૃથ્વીને પોતાના એક દાંત પર જળમાંથી ઉઠાવી લાવ્યા, જાણે તે કમળનું ફૂલ હોય. તે જ ભગવાને નરસિંહ રૂપ ધારણ કરીને હિરણ્યકશિપુનો વધ કર્યો અને વિપ્રચિત વગેરે અન્ય દાનવોને મારી નાખ્યા. એ જ પ્રમાણે ભગવાનના વામન વગેરે બીજા પણ ઘણા અવતાર છે, જેમની ગણતરી કરવામાં અમે અસમર્થ છીએ કે જેમની ગણતરી કરવામાં અમે અસમર્થ છીએ. આ સમયે ભગવાને મથુરામાં શ્રીકૃષ્ણ રૂપે અવતાર લીધો છે. આ પ્રમાણે ભગવાનની આ સાત્વિક મૂર્તિ જ જુદા જુદા અવતારો ધારણ કરે છે. આપના આ પહેલા પ્રશ્નનો જવાબ કહ્યો કે ભગવાન પૂર્ણ કામ હોવા છતાં પણ ધર્મ વગેરેની રક્ષા માટે સદા સ્વેચ્છાએ અવતીર્ણ થાય છે. હે બ્રહ્મન, પૂર્વકાળમાં ત્વષ્ટા પ્રજાપતિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રના હાથે મરાઈ ગયા હતા, તેથી બ્રહ્મહત્યા ઇન્દ્રની પાછળ પડી. તેના કારણે ઇન્દ્ર નિસ્તેજ થઈ ગયા. અન્યના કારણે તેમનું તેજ ધર્મરાજાના શરીરમાં પેસી ગયું, તેથી ઇન્દ્ર નિસ્તેજ થઈ ગયા. ત્યારબાદ પોતાના પુત્રના મરાઈ જવાના સમાચાર સાંભળીને ત્વષ્ટા પ્રજાપતિને ભારે ક્રોધ થયો. તેમણે પોતાના મસ્તકથી એક જટા ઉખાડીને બધાને સંભળાવીને આ પ્રમાણે કહ્યું, આજે દેવતાઓ સહિત ત્રણેય લોક મારા પરાક્રમને જોઈ લે, તે ખોટી બુદ્ધિવાળો બ્રહ્મઘાતી ઇન્દ્ર પણ મારી શક્તિનો સત્કાર કરી લે, કેમ કે તે દૃષ્ટે પોતાના બ્રાહ્મણોચિત કર્મોમાં લાગેલા મારા પુત્રનો વધ કર્યો છે. આમ કહીને ક્રોધથી લાલ આંખો કરીને પ્રજાપતિએ તે જટા અગ્નિમાં હોમી દીધી. પછી તો તે હોમકુંડમાંથી રુદ્ર નામનો મહાન અસુર પ્રગટ થયો, જેના શરીરમાં ચારે બાજુ અગ્નિની જ્વાળાઓ નીકળતી હતી. વિશાળ કાયા, મોટી મોટી દાઢો અને કોલસાના ઢગલા જેવો તેનો રંગ હતો. તે મહાન અસુર વૃતાસુરને પોતાના વધ માટે ઉત્પન્ન થયેલો જોઈને ઇન્દ્ર ભયથી વ્યાકુળ થઈ ગયા. તેમણે સમાધાનની ઈચ્છાથી સપ્તઋષિઓને તેમની પાસે મોકલ્યા. સંપૂર્ણ પ્રાણીઓના હિતમાં સંલગ્ન રહેનારા તે મહર્ષિ બહુ જ પ્રસન્નતાથી ગયા અને તેમણે થોડી શરતોને સાથે ઇન્દ્રને વૃતાસુરમાં મિત્રતા કરાવી દીધી. ઇન્દ્રે સંધિની શરતોનું ઉલ્લંઘન કરીને જ્યારે વૃતાસુરને મારી નાખ્યો ત્યારે ફરી તેના ઉપર બ્રહ્મહત્યાનું આક્રમણ થયું. તે સમયે તેમનું સંપૂર્ણ બળ નષ્ટ થઈ ગયું. ઇન્દ્રના શરીરમાંથી નીકળેલું બળ વાયુદેવતામાં સમાઈ ગયું. ત્યાર પછી જ્યારે ઇન્દ્રે ગૌતમનું રૂપ ધારણ કરીને તેમની પત્ની અહલ્યાના સતીત્વનો નાશ કર્યો ત્યારે તેમનું રૂપ પણ નષ્ટ થઈ ગયું. તેમના અંગ પ્રત્યંગની સુંદરતા તે બહુ જ ઉત્કૃષ્ટ હતી. વ્યભિચાર દોષથી દૂષિત ઇન્દ્રને છોડીને બંને અશ્વિની કુમારો પાસે ચાલી ગઈ. આ પ્રમાણે ઇન્દ્ર પોતાના ધર્મ, તેજ, રૂપ અને બળથી વંચિત થઈ ગયા. આ જાણીને દૈત્યોએ તેમને જીતવાનો પ્રારંભ કર્યો. હે મહામુનિ, તે સમયે પૃથ્વી પર જે વિશેષ પરાક્રમી રાજાઓ હતા તેમના જ કુળમાં દેવરાજ ઇન્દ્રને જીતવાની ઈચ્છા રાખનારા અત્યંત બળવાન દૈત્યો ઉત્પન્ન થયા. થોડા સમય પછી આ પૃથ્વી પાપના ભારથી પીડિત થઈને મેરુ પર્વતના શિખર પર જ્યાં દેવતાઓની દિવ્ય સભા છે ત્યાં જઈને તેમણે દાનવો અને દૈત્યોથી થનારા પોતાના દુઃખનું કારણ કહ્યું. તે બોલી, દેવતાઓ, તમે પૂર્વકાળમાં જે પરાક્રમી અસુરોનો વધ કર્યો હતો તે બધા આ સમયે મનુષ્યલોકમાં જઈને રાજાઓના ઘરમાં ઉત્પન્ન થયા છે. એવા દૈત્યોની અનેક અક્ષોહિણી સેનાઓ છે. હું તેમના ભારથી પીડિત થઈને નીચે તરફ ઘસી રહી છું. તમે લોકો એવો કોઈ ઉપાય કરો જેથી મને શાંતિ મળે. પક્ષી કહે છે, પૃથ્વીને આ પ્રમાણે કહ્યા પછી સંપૂર્ણ દેવતા પોતપોતાના તેજના અંશથી પૃથ્વી પર અવતાર લેવા લાગ્યા. તેમના અવતારના બે જ ઉદ્દેશ્ય હતા, પ્રજાઓનો ઉપકાર અને પૃથ્વીના ભારનું પહરણ. ઇન્દ્રના શરીરનું જે તેજ પ્રાપ્ત થયું હતું તેને સ્વયં ધર્મરાજે કુંતીના ગર્ભમાં સ્થાપિત કર્યું. તેનાથી મહાતેજસ્વી રાજા યુધિષ્ઠિરનો જન્મ થયો. પછી વાયુદેવતા ઇન્દ્રના બળને કુંતીના ઉદરમાં સ્થાપિત કર્યું, તેનાથી ભીમ ઉત્પન્ન થયા. ઇન્દ્રના અડધા અંશથી અર્જુનનો જન્મ થયો. એ જ પ્રમાણે ઇન્દ્રનું સુંદર રૂપ અશ્વિની કુમારો દ્વારા માદ્રીના ગર્ભમાં સ્થાપિત કર્યું, જેનાથી અત્યંત તેજસ્વી નકુળ અને સહદેવ ઉત્પન્ન થયા. આ પ્રમાણે દેવરાજ ઇન્દ્ર પાંચ રૂપમાં ઉત્તીર્ણ થયા. તેમની પત્ની સચીજ મહાભાગા કૃષ્ણા રૂપે અગ્નિથી પ્રગટ થયા. તેથી કૃષ્ણા એકમાત્ર ઇન્દ્રની જ પત્ની હતી, બીજા કોઈની નહીં. યોગીશ્વર પણ અનેક શરીર ધારણ કરી લે છે, પછી ઇન્દ્ર તો દેવતા છે, તેમણે પાંચ શરીર ધારણ કર્યા એમાં કયો સંદેહ છે? આ પ્રમાણે પાંચ પાંડવોની જે એક પત્ની થઈ તેનું રહસ્ય બતાવ્યું. અધ્યાય 3 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.